की रामायण किष्किंधा कांड 16मो सर्ग। वालीए ताराने धमकावीने पाछी वाळवी અને સુગ્રીવ સાથે જુજુ તથા શ્રીરામના બાણથી ઘાયલ થઈને ધરતી પર પડવું। તારાપતિ ચંદ્રમા જેવા મુખને તારાને આવી વાતો કરતી જોઈને વાલીએ એને ધમકાવીને આમ કહ્યું, વરાનના, આ ગર્જના કરી રહેલો ભાઈ જે ખાસ કરીને મારો શત્રુ છે, એનું આવું ઉત્તેજનાપૂર્ણ વર્તન હું શા માટે સહન કરું? ભીરુ, જેઓ કદી પરાસ્ત થયા નથી અને જેમણે યુદ્ધમાં કરી પીઠ દેખાડી નથી, તેવા શૂરવીરો માટે શત્રુનો પડકાર સહી લેવો મૃત્યુથી પણ વધુ દુઃખદાયી હોય છે। આ હીન નીચી ગ્રીવા ધરાવતો સુગ્રીવ રણભૂમિમાં મારી સાથે યુદ્ધની ઈચ્છા રાખે છે, એના રોષપૂર્ણ આવેશ અને હોંકારા પડકાર સહન કરવા હું અસમર્થ છું। શ્રીરામચંદ્રજીનો વિચાર કરીને પણ તમારે મારા માટે વિષાદ કરવો ન જોઈએ, કેમ કે તેઓ ધર્મના જ્ઞાતા તથા કર્તવ્ય અકર્તવ્યના સમજનારા છે, તેથી તેઓ પાપ કેવી રીતે કરશે? તમે આ સ્ત્રીઓ સાથે પાછા ફરો, મારી પાછળ કેમ વારંવાર આવી રહ્યા છો? તમે મારા પ્રત્યે પોતાનો સ્નેહ પ્રગટ કર્યો, ભક્તિનો પરિચય પણ આપી દીધો, હવે પાછા ફરો, ગભરાવો નહીં, હું આગળ વધીને સુગ્રીવનો સામનો કરીશ, એના ગર્વને ચૂર ચૂર કરી નાખીશ, પરંતુ એના પ્રાણ નહીં લઉં। યુદ્ધ મેદાનમાં ઉભેલા સુગ્રીવની જે જે ઈચ્છા છે એ હું પૂરી કરીશ, વૃક્ષો અને મુક્કાનો માર ખાઈને એ પોતે જ ભાગી જશે। તારા દુરાત્મા સુગ્રીવ મારા યુદ્ધ વિશેના ગર્વ અને આયાસ પ્રયત્ન સહી નહીં શકે, તમે મારી બૌદ્ધિક સહાય સારી રીતે કરી અને મારા પ્રત્યે પોતાની લાગણી પણ દેખાડી દીધી। હવે હું મારા પ્રાણોના સોગંદ ખાઈને કહું છું કે હવે તમે આ સ્ત્રીઓની સાથે પાછા જાઓ, હવે વધારે કહેવાની જરૂર નથી, હું યુદ્ધમાં પોતાના એ ભાઈને જીતીને પાછો આવી જઈશ। આ સાંભળીને અત્યંત ઉદાર સ્વભાવની તારાએ વાલીનું આલિંગન કરીને મંદ સ્વરમાં રડતા રડતા એની પરિક્રમા કરી। એ પતિનો વિજય ઈચ્છતી હતી અને એને મંત્રનું પણ જ્ઞાન હતું, તેથી એણે વાલીની મંગળ કામનાથી સ્વસ્તિ વાચન કર્યું અને શોકથી મોહિત થઈને બીજી સ્ત્રીઓ સાથે અંતઃપુરમાં જતી રહી। સ્ત્રીઓ સહિત તારા પોતાના મહેલમાં ગયા પછી વાલી ક્રોધિત થયેલા મહાસર્પની જેમ લાંબો શ્વાસ ખેંચતો નગરની બહાર નીકળ્યો। અપાર ક્રોધી અને અત્યંત વેગશાળી વાલી લાંબો શ્વાસ છોડીને શત્રુને જોવાની ઈચ્છાથી ચારે બાજુ દ્રષ્ટિ દોડાવવા લાગ્યો। દરમિયાન શ્રીમાન વાલીએ સુવર્ણ જેવા પિંગળ વર્ણના સુગ્રીવને જોયા, જે લંગોટ પહેરીને યુદ્ધ માટે અડીખમ ઊભા હતા અને પ્રજ્વલિત અગ્નિ જેવા પ્રકાશિત થઈ રહ્યા હતા। સુગ્રીવને ઊભેલો જોઈને મહાબાહુ વાલી અત્યંત કોપાયમાન થઈ ગયો, એણે પણ પોતાનો લંગોટ કસીને બાંધી દીધો। લંગોટને મજબૂત રીતે કસીને પરાક્રમી વાલી પ્રહારનો અવસર શોધતો મુક્કો ઉગામીને સુગ્રીવ તરફ આવ્યો। સુગ્રીવ પણ સુવર્ણવાળા ધારણ કરેલા વાલી સામે અત્યંત ક્રોધિત એના તરફ મુક્કો તાણીને આગળ વધ્યા। યુદ્ધકણામાં નિપુણ મહાવેગશાળી સુગ્રીવને પોતાની સામે આવતા જોઈને વાલીની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ અને આમ બોલ્યો, સુગ્રીવ, જોઈ લે, અત્યંત ભારે મુક્કો કસીને બાંધ્યો છે, એમાં બધી આંગળીઓ સારી પેઠે એકબીજી સાથે જોડાયેલી છે, મારા વેગપૂર્વક મારેલા આ મુક્કો તારા પ્રાણ લઈને જ રહેશે। વાલીના આમ કહેવાથી સુગ્રીવ ક્રોધ કરીને એને કહેવા લાગ્યા, મારો આ મુક્કો પણ તારા પ્રાણ લેવા માટે તારા મસ્તક પર ભલે પડે। એટલામાં જ વાલીએ વેગથી આક્રમણ કરીને સુગ્રીવ પર મુક્કાનો પ્રહાર કર્યો। એના આઘાતથી ઘાયલ અને કોપાયમાન થયેલા સુગ્રીવ મુખમાંથી ઝરણાથી યુક્ત પર્વતની જેમ રક્ત ઓકવા લાગ્યા। ત્યાર પછી સુગ્રીવે પણ હિંમત કરીને બળપૂર્વક એક સાલ વૃક્ષ ઉખાડી લીધું અને સાલ એ વાલીના શરીર પર ઝીક્યું, જાણે ઇન્દ્રે કોઈ વિશાળ પર્વત પર વજ્રનો પ્રહાર કર્યો હોય. એ વૃક્ષના પ્રહારથી વાલીના શરીરમાં ઘા થઈ ગયો. એ પ્રહારથી વિહ્વળ થયેલો વાલી સમુદ્રમાં વેપારીઓને પર્વના ચઢવાને લીધે અતિશય ભારથી ડોલતી નૌકાની જેમ ધ્રુજવા લાગ્યો. એ બંને ભાઈઓનું બળ અને પરાક્રમ ભયંકર હતું. બંને ગરુડ જેવા વેગશાળી હતા. એ બંને ભયંકર રૂપ ધારણ કરીને અત્યંત બળપૂર્વક ઝઝૂમી રહ્યા હતા. અને પૂર્ણિમાના આકાશમાં ચંદ્રમા અને સૂર્ય જેવા દેખાતા હતા. એ શત્રુદમન વીર પોતાના પ્રતિદ્વંદીના પ્રાણ લેવાની ઈચ્છાથી એકબીજાની દુર્બળતા શોધી રહ્યા હતા. પરંતુ એ યુદ્ધમાં બળ પરાક્રમથી સંપન્ન વાલીનું જોર વધવા લાગ્યું અને મહાપરાક્રમી સૂર્યપુત્ર સુગ્રીવની શક્તિ ક્ષીણ થવા લાગી. વાલીએ સુગ્રીવના ગર્વના ચૂરેચૂરા કરી નાખ્યા. એમનું પરાક્રમ મંદ પડવા લાગ્યું ત્યારે વાલી પ્રત્યે અમર્ષ ભરેલા સુગ્રીવે શ્રીરામચંદ્રજીનું પોતાની સ્થિતિ તરફ ધ્યાન દોર્યું. ત્યાર પછી ડાળીઓ સહિત વૃક્ષો, પર્વતોના શિખરો, વજ્ર જેવા ભયંકર નખ, મુક્કા, ઘૂંટણો, લાતો અને હાથના માર સાથે તે બંનેમાં ઇન્દ્ર અને વૃતાસુર જેવું ભયંકર યુદ્ધ થવા લાગ્યું. એ બંને વનાચારી વાનરો લોહીલુહાણ થઈને લડી રહ્યા હતા અને બે વાદળોની જેમ અત્યંત ભયંકર ગર્જના કરતા રહીને એકબીજાને પડકારી રહ્યા હતા. શ્રી રઘુનાથજીએ જોયું વાનરરાજ સુગ્રીવ દુર્બળ થઈ રહ્યા છે અને વારંવાર આમ તેમ દ્રષ્ટિ દોડાવી રહ્યા છે. વાનરરાજને પીડિત જોઈને મહાતેજસ્વી શ્રીરામ વાલીના વધની ઈચ્છાથી પોતાના બાણ તરફ બાણ પર દ્રષ્ટિ નાખી એમણે પોતાના ધનુષ્ય પર વિષધર સર્પ જેવું ભયંકર બાણ મૂક્યું અને જોરથી ખેંચ્યું, જાણે યમરાજે કાલચક્ર ઉપાડ્યું હોય. એની પ્રત્યંચના ટંકાર ધ્વનિથી ભયભીત થઈને મોટા મોટા પક્ષીઓ અને હરણાઓ ભાગી ગયા. એ પ્રલયકાળના સમયે મોહિત થયેલા જીવોની જેમ કિંકર્તવ્ય મૂઢ થઈ ગયા. શ્રી રઘુનાથજીને વજ્રની જેમ ગડગડાટ અને ચળકતી વીજળીની જેમ પ્રકાશ ઉત્પન્ન કરનારું એ મહાન બાણ છોડી દીધું અને એના દ્વારા વાલીની છાતીમાં ઘા કર્યો. એ બાણથી તરત જ ઘાયલ થઈને મહાતેજસ્વી પરાક્રમી વાનરરાજ વાલી તત્કાળ પૃથ્વી પર પડી ગયો. આસોની પૂર્ણિમાના દિવસે ઇન્દ્રધ્વજોત્સવના અંતે ઉપર ફેંકવામાં આવેલા ઇન્દ્રધ્વજ જેવું જેમ પૃથ્વી પર પડે છે, એ જ રીતે વાલી ગ્રીષ્મ ઋતુના અંતમાં તેજહીન, નિશ્ચેતન અને આંસુઓથી ગદગદ કંઠનો થઈને ધરાશાયી થઈ ગયો અને ધીરે ધીરે આર્તનાદ કરવા લાગ્યો. શ્રીરામને ઉત્તમ બાણ યુગોના અંતકાળ જેવું ભયંકર અને સોના ચાંદીથી મઢેલું હતું. પૂર્વકાળમાં મહાદેવજી એ જેમ પોતાના મુખમાંથી મુખમંડળમાં આવેલા લલાટમાં રહેલા નેત્રથી શત્રુસમાન કામદેવનો નાશ કરવા માટે ધુમાડા સાથેના અગ્નિને ઉત્પન્ન કર્યો હતો, એ જ રીતે પુરુષોત્તમ શ્રીરામ સુગ્રીવના શત્રુ વાલીને મારવા માટે એ પ્રજ્વલિત બાણ છોડ્યું હતું. ઇન્દ્રકુમાર વાલીના શરીરમાંથી પાણીની જેમ લોહીની ધારા વહેવા લાગી. એ લોહીથી નહાઈ ગયો અને નિશ્ચેતન થઈને વાયુ દ્વારા ઉખાડેલા ફૂલોથી ભરેલા અશોક વૃક્ષ અને આકાશમાંથી પડેલી ઇન્દ્રધજાની જેમ યુદ્ધભૂમિમાં પૃથ્વી પર પડી ગયો. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર શ્રામાયણ આદિ કાવ્યના કિષ્કિંધાકાંડમાં 16મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.